હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખ તું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થા તું, મહાહિત વાળી દયાળી જ મા તું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખ તું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થા તું, મહાહિત વાળી દયાળી જ મા તું. સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખ તું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થા તું, મહાહિત વાળી દયાળી જ મા તું. માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ. અંબા આગળ આલિયા ભગવત તો વજીને સૌ ભવ સાગર તરિયા, અન નામ રે જપીને પરમેશ્વર પણ મળિયા. ભગવત તો વજીને સૌ ભવ સાગર તરિયા, નામ રે જપીને પરમેશ્વર પણ મળિયા. હે તારે ખોણ ને ખેલવા હું મુક્તિ ન માગુ, તારાથી કરે દૂર ની ભક્તિ ન માગુ. હે તારે ખોણ ને સુવાડે વિને પોડી પોતે, પીડા પામ પાંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટુ કોણ ખાતું, મહાહિત વાળી દયાળી જ માતું. સુવાડે બિને પોડી પોતે, પીડા પામુ પંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટુ કોણ ખાતું, મહાહિત વાળી દયાળી જ માતું. મહાહિત વાળી